એક સાધુ હતા ને, એને એક ચેલો ભિક્ષા માગી ગયા. હવે આપે તો શું હોવ, વિદ્યા ગયા બાજારના રોટલા કે જુવારના રોટલા ને એવું, ભિક્ષામાં બીજું શું આપે? એટલે ક્યારેક નવો શિષ્ય ને બિચારો જે નાની ઉંમરનો, એટલે એકવાર વહેન કરી, ગુરુજી હા મુજે જલેબી ખાના હે, મુજે જલેબી ખાના હે. દશેરા આવતા છે ને બિચારો કોઈ આપી નહીં હોય, અને બાળક છે હજી, નાનો છે, દીક્ષિત છે હજી, તો પગલા માંડે છે અને અનાથ હશે, અને સાધુ એ બિચારો પાલ્યો હશે કે અરે તો ભજન કરે ને ભિક્ષા હારો, બે જણાને માગશું એમાં શું. એટલે દયાભાવથી તુલસીદાસજીને જેમ નરહરદાસજી એમ જ પાડ્યા હતા ને, એમ ગરી દયાથી પાડ્યા હશે. બાળક છે, ગુરુ મુજે જલેબી ખાના, ચાલો ભિક્ષા માગવા જાય. ભિક્ષા માગી આવ્યા તો બાજરાના જુવાના ટુકડા મળે, બીજું તો શું મળે. એ લાવીને ઝાડ નીચે બેઠા, પાછું ઓલે કીધું, ગુરુજી મુજે જલેબી ખાના, હા આને ઢાંકી દે, જલેબી થવા દે. ભલે આને થઈ ગયું કે મારા ગુરુ પ્રતાપી છે, હવે હમણાં મંત્ર બોલશે અને આ બાજરાના રોટલા જવા જુવારના રોટલાના ટુકડા છે એ જલેબી થઈ જાય છે. એટલે બિચારો આમ લુગડા નીચે ઢાંકી દીધું, બેઠો. એક બે કલાક વહી ગઈ, ગુરુજી ભૂખ લાગી હે, તો જોજે જલેબી થઈ ગઈ. હું કહ્યું તો હજી એના એ ટુકડા હતા બાજરાના જુવારના, ને હજી નથી થઈ તો હજી ઢાંકી દે, થઈ જશે. વળી એક કલાક જેવું વહી ગયું ઓલા ને, પછી તો ભૂખ નો ભડકાર લાગે ને ભાઈ, ગુરુજી કડી ભૂખ લાગી હે, મુજે ખાના હે, જલેબી ખાને, હા જલેબી ખાને. દેખ લે હોગી કે નહીં, એટલે કપડું ઉંચકાવી જોવે હજી એના એ ટુકડા, તો નથી થાય અભી નહીં હોય, ઢંક દે ને હો જાયગી જલેબી. એટલે ગુરુ ખાતે વાજા કાંઈક મંત્રો આમ તેમ બોલે, વળી એક કલાક કાઢી નાખ્યો, એટલે તો છાતી ને પેટ બે મીંડો કૂટવા, મુજે જલેબી નહીં ખાના, જો હો સો ખાના હે, ભૂખા મર જાઉં ગા જલેબી જલેબી કરતે કરતે. એ બારક ઉપર દો બજ ગયે, ગુરુ દેખ જલેબી નહીં હોય, જલેબી મુજે નહીં જલેબી ખાના, જો હોય સો ખાના હે. બે બપોરે બે વાગ્યા પછી શું વિચારો કરે, તો ગુરુ કે ખા, અને ખાવા મીડો એવો સ્વાદ થી પાણી ને રોટલો ખાય ને કેવો સ્વાદ આવે, જલેબી જલેબી સે ભી બઢિયા સ્વાદ આતા હે, હો ગઈ ને જલેબી, હા હો ગઈ બસ. ભૂખ મેં જલેબી હોતી હે, જલેબી મેં જલેબી નહીં હોતી. આ મૂળ છે દરેક સુખમાં, એનું ક્યાંક આપણી અંદર છે. મૂળ સુખનું કેન્દ્ર અંદર છે અને પદાર્થો બહાર છે. એટલે આપણે પદાર્થોમાં લેવા જઈએ છીએ એટલે માર ખાઈ જાય છે, એવું દરેક વિષયોમાં આવું છે. એનું મૂળ ક્યાંક ને ક્યાંક ઊંડે ઊંડે આપણી અંદર હોય છે. એ જો કેન્દ્રને સેન્ટરને પકડી લેવામાં આવે તો ગમે તેવું પદાર્થ હશે તો સુખ આવશે. એટલે સુખની ક્ષમતા જ મરી જાય છે. એટલે કોઈ વૈભવશાળી લોકો એને ક્યાંય સુખ આવતું નથી. અરે વિચાર કરો, એક પરિસ્થિતિ એવી હશે કે આજે પણ ઘણા તમે બેઠા છે એમાં હશે કે 1000 જ રૂપિયાનો પગાર વધે છાતી ફૂલી જાય, થાય ને 1000 રૂપિયા વધી ગયા, 2500માં 5 વર્ષ તોડાણો હોય અને 1000 વધી જાય, ખુશી કેટલી થાય એને આનંદ સમાય નહીં. 1000 પગાર વધે ત્યાં, અને અનિલ અંબાણીની એને 100 કરોડ એનો સંપત્તિ વધારો થાય તો એટલો આનંદ ના થાય. 100 કરોડ વધે ને તો એટલો આનંદ એને ના થાય, અને આને 1000 રૂપિયામાં આનંદ કેવો હમાતો નથી, 2-3 બટન તૂટી જાય શર્ટના, બરાબર છે ને. આનંદ આનંદ છે, આનંદ આનંદ છે. આપણને મશરૂના ગાદલામાં આળોટવાથી જેટલો આનંદ આવે એટલો સ્મશાનમાં ગધેડાને આળોટવામાં આનંદ આવે. આનંદ આનંદ જ છે, જરાય ફરક નથી, આપણને ફરક જરાય નથી. એટલે વધુ મળી જાય છે એટલે સુખી થઈ જાય છે, એ ધૂળ ફાંકે છે, ધૂળ ફાંકે છે. ના એવું નથી થતું જ નથી, હજી સુધી નથી થયું, કારણ કે કેન્દ્ર અંદર છે અને બહાર શોધે છે. અને મૂળ કેન્દ્ર સડી જાય, ઝાડનું મૂળ સડી જાય તો પછી છાંયો રહે, એટલે એને સુખ નથી મળવાનું. અને મોટા મોટા હસ્તીઓના જીવનના તમે એના ઓટોબાયોગ્રાફ મળતા હોય કે તમે વાંચો, માથા પછાડ્યા છે, ધન સંપત્તિની પ્રસિદ્ધિની ટોચ ઉપર બેઠેલા. હમણાંનો જ આ પાસ્ટ અવે થયેલો માઇકલ જેક્સન, એની ડાયરી વાંચો, રાત ભાંગી હોય, 12 ઉપર 1 થઈ ગયો હોય ને, એને નેવરલેન્ડ વિલામાં એકલો રાત્રે 1-2 વાગે એકલો ભટકતો હોય, એકલો દિવાલો સાથે માથા પછાડે, વાળ ખેંચે. એ લખે છે, સમટાઈમ્સ આઈ ક્રાય, હું રડું છું, આઈ એમ ધ લોનલીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, મારું કોઈ નથી, એકલો રડે છે. શું નહોતું એની પાસે? સુખી થયો? મને આત્મહત્યાના વિચારો આવે છે, હું અકળાઉં છું. વાહ. અને એવા બધા એક એક વ્યક્તિઓના તમે વાંચો, કિશોર કુમારના તમે ઉદ્ગારો વાંચો. હવે એની પાસે કેટલી કીર્તિ હતી, કેટલી સંપત્તિ હતી, તો એમ કહેતા કે આજે મને એમ થાય છે આના કરતાં મારા ખંડવા ગામમાં પ્રાઇમરીનો ટીચર થઈને જીવન જીવ્યો હોત ને તો મને બહુ સુખ આવત. જો કરો વાત, એક એકને આ છે. સુખ નથી આવતું ના, એ તો એ જે નોંધ મારી દીધી શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ એ ફાઇનલ છે એમ, એ સુખ ના આવે. કાગ બાપુએ કીધું છે કે આ દુનિયાને કઈ સંદેશ દેવો છે? કોઈ પૂછ્યું પત્ર, તો કે હા શું? અને કાગ બાપુએ બહુ ઇન્ટેલિજન્ટ એક જવાબ આપ્યો કે આજની દુનિયા, એટલું જ મારે કેવું છે, આજની દુનિયા સુખી થવા હાટું દુખી થાય છે. સુખી થવા હાટું દુખી થાય. કોઈ સાધુને એક જણાએ પૂછ્યું કે મારે શાંતિ મળે એના માટે શું કરું? તો તમે કરો છો એ બંધ કરજો, તમે જે ધંધા કરો છો એ બંધ કરજો, શાંતિ જ છે. કેટલા સૂત્રો છે, તમે જો સુખી ના થાય એનો સીધો એક તમને બહુ આમ અહીંયાથી આમ સોસરવું પિયર્સ થઈને નીકળી જાય ને એવું તમને એક વાત કહું, કાઉન્ટ કરજો પણ મારી હારે. હા, કેમ પૈસા વાળા સુખી નથી થતા એનું, એને કેમ સુમકાર લાગે છે? આઈ એમ ધ લોનલીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, એમ માઇકલ કહે છે, માઇકલ જેક્સન. દુનિયામાં હું બધાથી વધારે વધારે એકલહુડો, એકલો તજાયેલો, આઇસોલેટેડ પર્સન છું. કોઈ નથી, મારું કોઈ નથી, મને કોઈ હાથ પ્રસારતું નથી પ્રેમનું, મારું કોઈ નથી. એવું કેમ થાય છે? પૈસો આવ્યા પછી આવું કેમ થાય છે? સુખ કેમ નથી આવતું? અકળાય છે કેમ? બહુ સરસ વાત, બહુ સરસ. બોલો, તમારી પાસે 10 રૂપિયા આવ્યા તો શૂન્ય કેટલું હોય? હવે તમારી પાસે 100 રૂપિયા આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે 1000 રૂપિયા આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે 10,000 આવ્યા, શૂન્ય કેટલા થયા? બોલતા જજો. હવે તમારી પાસે 1,00,000 આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે 1,00,000 આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે 1,00,000,000 આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારે 10 કરોડ આવ્યા, શૂન્ય કેટલા થયા? હવે તમારી પાસે 1,00,000 આવ્યા, શૂન્ય કેટલા થયા? અર્થ શું છે? પૈસો વધે છે એમ શૂન્યતા જીવનમાં વધે છે. વાહ. જેમ જેમ પૈસો વધે એમ શૂન્યતા, ખાલીપો વધતો જાય છે. શૂનકાર, શૂનકાર, શૂનકાર, નાઇટમેર ની જેમ ભટકે ભૂતાવળ. એનું કારણ શું છે? દુનિયા દગાબાજ છે, ધ્યાનથી સાંભળજો. એટલા માટે યહાં સબ દિખાવા કરતા હૈ, મોહબ્બત કોણ કરતા હૈ? બધાય મોહબ્બતના દેખાડા કરે છે, યહાં સબ દિખાવા કરતે હૈ, મોહબ્બત કોણ કરતા હૈ? અને પ્રેમની ભૂખ છે, પૈસાની આ માણસ ખોટી જગ્યાએ જાય છે. હકીકતમાં એને શું કામ રડે છે આ બધાય? પ્રેમ નથી મળતો ક્યાંય કોઈ, અને બધા પૈસાના યારી છે બધાય, એ પછી એમ જ દાજે છે. અને પૈસો છે એટલે બધા આવે છે પૈસા માટે, એટલે દેખાવા કરે છે, દેખાડે કરે, અમે તમારા છે, અમે તમારા છે, અમે તમારા છે. અંદર કોઈ પ્રવેશ કરતો નથી, મોહબ્બત સાચી કોઈ કરતું નથી, એટલે શૂન્ય રહે છે, ખાલી રહે છે. ગજબ છે. ખરેખર સાચો પ્રેમ ક્યાં કોઈ કરે છે? આ આ વાત તમે લૌકિક જેને આ નથી, આ લવ ફોલિંગ થઈ જતું, બધા પડી જતા, બધા ઊંધેકાંત થઈ જાય, પછી બધું થઈ જાય, એને તરત વાત સમજાય છે. ના, સાચી વાત છે સ્વામીજી, કોઈ કોઈનું નથી. ખરેખર કોણ કોણ સ્નેહ આપે છે, કોણ હેત આપે છે? દેખાડા કરે છે, દેખાડા કરે છે. હવે અમને એવા અનુભવ થતા હોય સત્સંગીઓથી, તો તમને સંસારીઓનું શું થતું છે? આપણને એમ લાગે ઓહો હો, બહુ હેત આપે છે, બહુ પ્રેમ છે, બહુ પ્રેમ રાખે છે. પણ એટલા કપટ હોય કે વાત મૂકી દે, આપણને એમ લાગે ઓહો હો, આપણને પૂછ્યા વગર પાણીએ નહીં પીતા હોય, એવું જ દેખાડે. દિખાવા સબકો આતા હૈ સચ્ચી મોહબ્બત કોણ કરતા હૈ પાછા એમ કહો જોજે આપણે આ કરીએ છીએ ને સામીને ખબર ન પડી જાય એ જોઈએ પાછું મોહબ્બત કોણ કરતા હૈ સબ દિખાવા કરતા હૈ સામીને ખબર ન પડી જાય એ ધ્યાન રાખવાનું અને પાછું એમ સ્વામીને ચાહીએ છીએ આવું સંતોને જો આ અનુભવ થતા હોય તો સંસારીઓની તો હાલ શું છે એટલે પ્રીત તહા પડદો નહીં ને પડદો તહા નહીં પ્રીત કપટ હોય પ્રેમમાં કપટ હોય તમે એમ કહો છો કે અમે હેત છે તો હેત છે તો કપટ કેમ આવે છે દિલને પૂછો શું કામ તમે દગાબાજી રમો છો શું કામ કપટ રાખો અને શરણ આયે સદહી તરે કપટી ન તરે મેરે મહારાજ એક બાજુ પ્રેમનું તમે દેખાડો કરો છો અને બીજી બાજુ કપટ રાખો છો અને સામીને ખબર ન પડી જાય એ તમે ધ્યાન રાખજો કોઈ કહેતા નહીં પાછું હા આપણે આમ કર્યું છે એ સામીને કહેતા નહીં કોઈ કહેતા નહીં સ્વામીને ન કહો તો કોઈ વાંધો નથી ઉપરવાળો બધું જોવે છે એટલે 72મું વચનામૃત ઘરે જઈને વાંચી લેજો સહજાનંદ સામે ટાંક મારી છે કે જેને ભગવાનને ભગવાનના સંતના નિષ્ઠામાં કાંઈ ફેર હોય તો એનું ભગવાન ઈચ્છે તો એ રૂડું થતું નથી પછી દુઃખ ક્યાંથી દુઃખ આમ ભોમાંથી આવે એ આમ આવે કપટ શું કામ કરો છો સચ્ચી મોહબ્બત કરી છે સચ્ચી કરો ને કપટ શું કામ કરો તો દુશ્મન કી રીત છે સ્વામી કોઈ દી ન બોલે સાધુ કોઈ દી ન બોલે બોલે નહીં કારણ કે એને શું લેવું છે તો તમે ચગદાઈ જાઓ એ જ્યારે ચક્ર ફરે ત્યારે ફરે જ કેમ કે ઉપરવાળો તો ત્રાજવા લઈને બેઠો છે ને તમે એક તો એવું જગતમાં શ્રેયનું જ્યાં સાધન હોય ત્યાં તો તમે એક એવું રાખો એટલે જ આપણે સાધુનો મહિમા છે કે ભાઈ તમે એક તો એવી જગ્યા રાખો કે જ્યાં તમારો અહંકાર ખાલી થાય એક તો એવી જગ્યા રાખો કે જ્યાં તમે સાચો પ્રેમ કરો કે જેમાં તમે આ દુનિયાને પરલોક બે તરી જાઓ તો ત્યાં જ પાછી આ કપટબાજી અને પછી પાછા સુખના માથા પછાડવા એમ કેમ થાય ભસવું અને પાછો લોટ ફાંકવો થાય પ્રેમ રાખો તો સાચો રાખો આવી રીતે જ કલ્યાણે બગડે આ લોકે બગડે એવા ધંધા શું કામ કરવા સાધુ સંતો સાથે કપટ ના કરો સ્નેહ રાખો તો રાખો પડદા રાખી એને અંધારામાં રાખીને તમે એમ માનજો ખાટી જાઓ એ મને તો એ મૂઢતાની મૂઢતા લાગે છે કે આમ કરીને આપણે ખાટી જઈએ તમને લાગે છે ખાટી જાય ઘણી વાર તો શું છે બધાને બધેથી લાભ લઈ લેવો છે ધેટ્સ રોંગ એમ લાભ ના મળે ધૂળ ફાંકો પડદ પ્રીત તહા પડદો નહીં પડદો તહા નહીં પ્રીત તારે મારે કહેવાનું છે તો તમે દુનિયામાં તો જેમ થતું એમ થતું જ હોય છે આપણે કાંઈ કોઈને કાંઈ પેલું નથી આ તો જે વાત આ લોક પરલોકની હતી એ મેં તમને કરી શાસ્ત્રીય વાત હતી એ તમને કહી તો સત્સંગમાં આ અનુભવ હોય કે જ્યાં નિસ્વાર્થ એ જ છે નિસ્વાર્થ છે ને અને ખબર છે કે આપણને કોઈ સંતો ચૂસવાના નથી જે એને જ આપણે ચાહ્યા છે ને આપણે ચૂસવાના નથી ત્યાંય પાછી કપટને પડદાબાજી તો દુનિયામાં કેવી રમાતી હશે એમ હું તમને કહું છું એટલે કોઈ સંસારીઓને તો પછી કેટલું સહન કરવું પડતું છે જ્યાં સગા ભાઈઓ હામ હમી તલવાડો તાણતા હોય વિચાર કરો તમે ત્યાં કલ્યાણની તો વાત જ નથી તો એ કાંઈ ઓછું મૂકે કેટલો ઘા પડતા હશે જિંદગીની સમી સાંજે હે મારે જખમોની યાદી જોવી હતી અમુક અમુક પાના જોઈ શક્યો પૌ અંગત અંગત નામ હતા આ જિંદગીની સમી સાંજે મારે જખમોની યાદી જોવી હતી અમુક પાના જોઈ શક્યો પણ બહુ અંગત અંગત નામ હતા જેને પોતાના માન્યા હતા ને એણે જ ખંજર માર્યા હતા પારકા દુઃખ નથી દેતા હો પોતાના દુઃખ દે છે એટલે એકવાર જ્યારે કોઈને અંગ થઈને બન્યા હોય ને ત્યારે વિશ્વાસઘાત ન કરો એક અંગ બની ગયા પછી વિશ્વાસઘાત ન કરો આ અંગૂઠો છે ને છેક તળિયે છે તળિયે છે પણ એને એક ખૂણા ઉપર નૈયાનો એક જ ટાચની જેટલો ભાગ પાકે ને આખી રાત ઊંઘ નહીં આવે કેમ અંગ છે અંગ છે અંગ થયા હોત તો વિશ્વાસઘાત ના કરો, પણ એ સંસારમાં શું દશા હશે તમે વિચાર તો કરો. અને ધનપતિઓને તો પછી કેવી રીતે સુખ મળે, એને કેટલા જખમો થતા હશે, સ્વાર્થીઓની જ્યાં જમાત ભેળી થતી હોય એને કેટલા દુઃખ થતા હશે. અને તમે સૌ સંસારીઓ આટલા 50-60 વર્ષની જિંદગીના તમે જે વાણા વાયા છે એમાં તમે જે સંસારીઓ, તમે જે સંબંધીઓ, સગા હોય વાલા નથી હોતા, વાલા હોય છે સગા નથી હોતા. સગા હોય એ વાલા નથી હોતા અને વાલા હોય એ સગા નથી હોતા. દુઃખદ છે ને. તો પછી પૈસા વાળાને સુખ ક્યાંથી હોય, આ બધી શૂન્યતા જ હોય. પણ ધનપતિઓની કઠણાઈ એ છે, છૂટી નથી શકતા એમાંથી. કેમ? એનું દુઃખ પણ લક્ઝરિયસ હોય છે, વૈભવી દુઃખ હોય છે, ઠાઠ માઠ વાળું દુઃખ પધારે ને તો ઠાઠ વાળું હોય. અને તમને બહુ સીધું સાધું ઠાઠની તમને વાત કરું, એનું દુઃખ કેવું હોય એમ. સાદા માણસને આપણને આંખમાં આંસુ આવે દુઃખના તો આપણે આંગળીએ કરીને આમ લૂછી નાખીએ, બરાબર છે? ઓકે, આમાં આપણે આમ લૂછી નાખીએ, કારણ કે ગરીબ છે, સામાન્ય છે બસ. અને પેલા લક્ઝરિયસ લોકોનું દુઃખ લક્ઝરિયસ હોય છે, એને જ્યારે આંસુ આવે ત્યારે ફર્ક એટલો, રેશમી રૂમાલથી આંસુ લૂછે એનું દુઃખમાં એટલો ફેર, સરસ મજાનો. આપણે એનો રૂમાલ જોઈએ પણ એની વેદના નથી જોતા, રેશમી રૂમાલ કાઢે. પણ આખરે દુઃખ તો દુઃખ જ છે. પણ એનાથી મુસીબત ધનપતિઓની એ છે, ચાર્લી ચેપ્લિનથી વાત કરું તો, ચાર્લી ચેપ્લિને કીધું, હવે એ તો એટલો બધો ઇન્ટેલિજન્ટ પર્સન, એ વાક્ય કરે અને બોલે ગજબ ભાઈ, તમે જેટલું સમજો ને એટલું તમને આમ હર્યું, આમ આમ એક ડગી જાય. એમને કોઈ કહેતા પૂછ્યું હતું કે વરસાદ વિશે તમે, તો કે મને વરસાદમાં નાહવાનું મને બહુ જ ગમે છે. તો કે કેમ? મારા કોઈ આંસુ જોઈ તો ના શકે. ધનપતિઓ જાહેરમાં રડી નથી શકતા, આપણે અહીંયા ભેકડો તાણી શકીએ ના, એને વૈભવી રીતે રડવું પડે, ચોમાસાની રાહ જોવી પડે રડવા માટે, એનાથી બીજી દુઃખ કયું કહેવાય. આનાથી ઘણા લોકો કહેતા કે બૈરાઓને હાર્ટ એટેક ઓછા આવે. કેમ? ગમે ત્યારે ત્યાં ગમે ત્યાં રડી લે. એક બે ને તને બેઠા બેઠા રડતા હતા, કોઈ કે શું કામ રડો, તો કામ નહોતું કઈ, મેં કીધું હાલો રડી લઈ, કઈ કામ નહોતું થયું, હાલો ઘડીક રડી લઈ. હવે એને એટેક ના આવે, હૈયું હળવું થઈ જાય, શાક બકાર લેવા જાય, કાંતા ને શાંતા મળે, કેમ છો કાંતા, સારું છે, સારું છે સાસુ બેટા, એને તો પૂછો જ માં, અર્ધો કલાક ગળવાથી વી આવેલી, એને કાંઈ નથી, ના ના જણ તો ડબ્બી રાખવું પડે, કેમ છો, અરે બહુ મજા છે, ડફ દઈને પડે, શું થયું, એટેક આવી ગયો, હંગરી રાખવું પડે. અને જેટલા પૈસાદાર એ રડી ના શકે, કેવું દુઃખ છે. એનાથી એક તાજુબીની વાત હયું વિંધાય એવી, ગુરુને ચેલો દરિયાને કાંઠે ઊભા હતા અને જગન્નાથી દરિયો મોજા પહાડ જેવડા ઉછીને હાશાડે થઈને જાય, કરીને જાય. એટલે ચેલાએ કીધું, ગુરુ આ શું છે આ બધું આટલું બધું? તો કે બેટા આ દરિયો રડે છે, માથા પછાડે છે. માથા પછાડે છે, હા, દુનિયાને નહીં સમજાય, આ દરિયો રડે છે, માથા પછાડી પછાડી રોવે છે. પછી જે ગુરુએ ચેલાને કીધું, હું તમને કહું, એને કીધું, ગુરુ ચેલા લખી રાખજે, નથી ખુશી મેળવાતી સંપત્તિથી, નથી ખુશી મેળવાતી સંપત્તિથી, આ મોજા રડીને કહે છે જગતને, આ સંદેશો આપે છે, નથી ખુશી મેળવાતી સંપત્તિથી, આ મોજા રડીને કહે છે જગતને, ભીતરમાં જ ભર્યા છે મોતી, રત્નાકર છે ને, ભીતરમાં જ ભર્યા છે મોતી, પણ અમારા જીવન ખારા ઝેર થઈ ગયા છે, અમારા જીવન ખારા ઝેર થઈ ગયા. આ દશા છે. કાકબાપુ પહેલી વાર મુંબઈ ગયા હતા, એ તો બહુ જ સાત્વિક દ્રષ્ટિવાળા, સાધુ પુરુષ જેવું વિચાર કરવાવાળા, રામાયણ ગોળીને પીનારા, અને મુંબઈમાં ઊંચા ઊંચા 25-25, 30-30 માળના બંગલાઓ એ જમાના મેળે જોયા, આમ ઊંચું જોયું, પાઘડી પડી જાય, કા બાપુએ પાઘડી પકડી રાખીને જોયું ચારે બાજુનું. પછી એણે બંગલાઓને જે જવાબ પૂછ્યા ને પ્રશ્નો પૂછ્યા એ એણે કાગવાણીમાં એ ભજન લખ્યું છે, ગીત લખ્યું છે કે બોલો બોલો તમે બંગલા બોલો, અને હૈયા કેરી હવે તમે હાટડી ખોલો, વાળેલું કંઈક તમે જીભથી ભાખો, પણ રુદામાન સંઘરી રાખો. બોલો બોલો તમે બંગલા બોલો, અને હૈયા કેરી હવે તમે હાટડી ખોલો. કોણ સજાયો અને કોણ સરાણ્યું, ઓલા સજિયા સજાવા વાળા, સુડી ચપ્પુ કાત સજાવ, સુડી ચપ્પુ કાત સજાવ, બપોરે નથી નીકળતા સરાણ્યા, ઓલું વ્હીલ એક હોય પછી આમ આમ કરીને સજાવી દેતા હોય છે, આ એ સરાણ્યો, એ સરાણ્યો અને ઓલો સજિયો અને સુડી ચપ્પુ એમ સજિયો, તો ઓલો અસ્ત્રો નથી આવતો ત્યાં સજિયો કહેવાય. કાગબાપુ કહે છે આ બંગલાની અંદર શું થતું હોય છે, કોણ સજાયો ને આમાં કોણ સરાણ્યો ને આમાં કોણ દોરી ખેંચનાર, ભલા આમાં કોણ દોરી ખેંચનાર, જીવતા રાખીને જીવ લેતી આ કેવી હશે તલવાર, આ રુદા કેરા મ્યાનમાં રહેતી અને ક્યારેક ક્યારેક બાર નિસરતી. બોલો બોલો તમે બંગલા બોલો, અને હૈયા કેરી તમે હવે હાટડી ખોલો. એટલે ઘણા બધા એમાં દ્રષ્ટાંતો બધું આવ્યું છે, ઘણા પ્રશ્નો પૂછ્યા છે કાગ બાપુએ બંગલાને, તમારી અંદર શું શું થાય છે, આ તમે ફાટી નથી પડતા એ તમારી મોટાઈ છે, એવી બધી વાતો છે બધું પૂછ્યું છે, પણ એ બધું લાંબુ થાય. પછી છેલ્લે બંગલો જવાબ દે છે, કાગઈ છેવટ બંગલો બોલ્યો. આપણી આ માણસી ન બોલતા બંગલા ક્યાંથી બોલે, કવિ આરે બોલે, જાડવાઈ બોલે, વૃક્ષો બોલે, પોપટ બોલે, મોર બોલે, ચકલી બોલે, બધા બોલે, પથ્થર બોલે, બંગલા બોલે. કાગઈ છેવટ બંગલો બોલ્યો ને કવિ આ બધું સુણવામાં ન સાર, કવિ આ બધું જાણવામાં નહીં સાર, ઈશ્વર તું કોઈને એ આપેશમાં આવો બંગલા નો અવતાર, મારે તો હેમાળા ને માર્ગે જાવું, એ નાનું એવું એક ઝૂંપડું થાવું. બોલો બોલો તમે બંગલા બોલો, અને હૈયા કેરી તમે હવે હાટડી ખોલો. શું વાત છે, બોલો કેવી છે આ લોક સાહિત્ય છે, કેવા દુઃખ છે. તમે આ ઓઇલ એન્જિન નાના ગામડાઓમાં બધે ચાલતા જોયા છે ને, નાના ઉભડા ને એવા બધા ડીઝલના એમાં ચાલતા, એને એક ધુમાડ્યું હોય એ ચાલતું હોય, થોડો થોડો છુક છુક છુક છુક એટલો અવાજ નીકળતો હોય, સામાન્ય માણસો હોય તેના દુઃખ છુક છુક છુક, પણ લખપતિઓ અને અબજોપતિના દુઃખ એ આવેલો સ્ટીમ રેલવે એન્જિન ભાગ ભાગ ભાગ ભાગ કેવા ધુમાડા, કેવા ગોટા નીકળે, કેવા એમ જાજો સંપત્તિ, જાજા પૈસા દા, બધા ધનપતિઓ ની ધુમાડા નીકળે ભાક ભાક ભાક ભાક. એને થોડે ધુમાડે થોડું કામ પતે ભાઈ, કેવી વાત છે. એટલે જે માટે પૈસો ભેળો કર્યો એ સુખ આવ્યું આવ્યું, એટલે શંકરાચાર્યજી કહે છે, હે મૂળ જહી ધનાગમ તૃષ્ણા, માતુ ધન સંપત્તિ મેળવવાની જે તૃષ્ણા ભેળી કરવાની તૃષ્ણા છે ને એ છોડી દે, કારણ કે જે હેતુ માટે કરે છે એ તો થતું નથી. હા, બીજું અહમ પોષવા માટે કે સન્માન માટે એ પૈસો ભેળો કરે છે, હા, પણ એ મળે છે, મળે તો છે પણ સામે હોય ત્યાં સુધી, પછીથી આવડી આવડી ગાળો દેતા હોય લોકો, સાચું છે ને, આમ હટે જેવો પીઠ ફેરવે એટલે તમે જોજો છે, ઠીક છે આવા દે ને, આને જોડે જોડે મારવા જેવો છે, પાછળ શું હોય છે. બે પ્રકારના મિત્રો હોય છે ખબર છે ને, એક બૂટ જેવા, ઉનાળો ચોમાસુ શિયાળો બારે મહિના તમારા પગનું રક્ષણ કરે, ચોમાસું હોય તો પગ છોડે નહીં એમને મને ચોટી દે, પણ અમુક છે ને સ્લીપર જેવા હોય, શિયાળા ઉનાળા વાંધો નહીં, ચોમાસામાં પાછળથી છાંટા ઉડાડે, આ તો જોવો તો ખબર પડે ભરી મૂક્યું હોય બધું. એટલે આવા હોય ઘણા, સારી સિઝન હોય ત્યાં સુધી તો કોઈ વાંધો નથી, તમે જેવું કઈક થોડુંક દુઃખનું ચોમાસું જામે એટલે છાંટા ઉડાડે, એટલે સન્માન નથી મળતું. અહમ કઈ, અહમ તો વાત વાતમાં તરત ટકરાઈને તૂટી જાય છે. એક ગામધણી દરબાર બેઠા હતા ઢોલિયા ઉપર, અને એનો માણસ હતો ને બાજુ ખુરશી ઉપર બેઠો, દરબાર આમ બેઠેલા, આમ પેલા આમ બેસતા ને બધા ફાળિયા બાંધે, દરબાર કે હલા જીવલા, હા બાપુ હું અહીં બેઠો છો તો તું ત્યાં બેઠો બરાબર, હા તો બાપુ મારે તો અહીંયા બેઠા ઢોલિયા ઉપર તો ન બેસે, તમે મારા દરબાર કહો, માલિક કહો, હું તમારો નોકર, માણસ અહીંયા જ બેહાય, એ વાત બરાબર, પણ હું માઇન કે ત્યાં ખુરશીએ બેહો તો તું ક્યાં બે, અરે બાપુ તો હું તમે ખુરશીએ બે તો હું હેઠો ચાદર ઉપર બેસું, અહીં છતડી પાસે છાદડી એના ઉપર બેસું, પણ બાપુ હું તમારે ખુરશી હારે હારે તો ખુરશી નાખી ન બેહું, તમે મારા માલિક કહેવા, હા વાત સાચી છે, પણ માઇન કે હું છાદડી ઉપર બેહું તો તું ક્યાં બે, તો બાપુ હું હાવ હેઠે જમીન ઉપર હેઠે બેસી જાઉં, છાદડી ઉપર તમે બેસો તો હું એ છાદડી ઉપર ન બેસું, હું હેઠે બેસું, હું નોકર કેવો, તમે મારા તો માલિક કેવો, હા એ બરાબર છે, પણ હું હેઠો બેહું તો તું ક્યાં બે, તો બાપુ તમે ઓસરીમાં બેઠા તો ફળિયામ બેસું, પણ હું તમારે હારે તો ન બેસું, હું તો નોકર કેવો, હા એ વાત સાચી, પણ હું ફળિયામાં બેહું તો તું ક્યાં બે, બાપુ તો હું જમીનમાં ખાડો કરીને બેહું, પણ તમારે હારે ન બેહું, ખાડો કરીને બેહું, તમારે અરે ન, તમે મારા માલિક કહો, હા એ વાત સાચી, પણ હું ખાડામાં બેહું તો તું ક્યાં બે, તો હું ધૂળ વાળીને વયો જાવ, મળ્યું સન્માન, મળ્યું અહમ પોસાડો, એટલે કહ્યું છે જે કારણોથી ભેળો કરો છો એ તો પાછું ફળતું નથી, એટલે શંકરાચાર્યજી કહે છે મૂળ જહિ ધનાગમ કૃષ્ણ કુરુ સદ બુદ્ધિ મનસી વિતૃષ્ણ, પછીનું કારણ સલામતી માટે, બરાબર છે, હવે સલામતી ભવિષ્યની છે કે માંદગી આવી જાય, ફલાણું કાંઈ થઈ જાય તો પૈસો હોય તો મને કંઈ વાંધો આવે નહીં, એટલે એ તો આવતું આવશે, પણ પૈસો તો આવે ત્યાં અસલામત થઈ જાય અને ભય ઘરી જાય, વિચારો અત્યારે તમે અહીં બેઠા છો ને નિરાય ત્યાં કાંઈ ખિસ્સા ખાલી છે તમે વૈયા જવાનું, પણ અત્યારે તમને કોઈ 1 કરોડ અહીં તમારે માગતા આપી જાય તો ઘરે જવું ભારે પડી જાય, એટલે એ ભાઈ કોઈની છે 4 વ્હીલ છે ભાઈ, કાં શું છે ભાઈ, કહેવાય એવું નથી, જોખમ છે, ઘરે મૂકી જાઉં ને, પણ એમને જોખમમાં શું છે એને કહેતા બીક લાગે, વિચાર કરો ભય ઘરી જાય કે આને હું કહું કરોડ છે તો આ મને ક્યાંક લઈને ઉતારી દે, તો વિચાર કરો, સપોઝ ધારો, ધારવામાં શું વાંધો છે, ધારવામાં મળવાના નથી, અહીં કોણ કરોડ દઈ દેવાનું તમને, અરે સરદારજી ઇન્ટરવ્યુને ગયા ને એટલે એને ઓલે પૂછ્યું કે સરદારજી તમે ધારો કે 10 માળનું મકાન છે, હા, અને તમે ધારો કે 5મે માળે તમે રહ્યો છો, હા, અને 5મે માળે તમે ધારો કે તમે રહ્યો છો અને એમાં અચાનક આગ લાગે આખા બિલ્ડિંગમાં, તો ધારો કે તમે આ 5મે માળે છો અને આગ લાગી તો તમે શું કરો, સિમ્પલ ધારવાનું બંધ કરી દો, તમે શું કરવાનું, તમે કહો ધારો કે મકાન હોય, ધારો કે આગ લાગે, ધારો કે 5મે માળે છો, તો તમે શું કરો, ધારવાનું બંધ કરી દો, સરદારજી મોજ બહુ કરાવે, હા સરદારજી હાલે જતા ને વ્રત થઈ ગયા હતા, તે સિંહ વાહે પીડ્યો, ગઈ વખતે વાહે પીડ્યો, આ વખતે પીડ્યો, એટલે સરદારજી કે એ ભાઈ એ જાળવા જાઓ, હવે હું તો હાવ ગઈઢો થઈ ગયો, કોક જુવાન ને પકડ, મારું તો લોહી ટાઢું થઈ ગયું, તો સિંહ કે મારા જ કોલ્ડ ડ્રિંક પીવું છું, ઠંડુ પીવું છે યાર, તરત જ બીક ગરી જાય, નાખવું ક્યાં, લઈ કેમ જવું, સાચવું કેમ, જુઓ વિચાર કરો, આ અમદાવાદનું જે ધામથામ બધું અત્યારે યાદ નથી આવતું, પણ સાવ ગરીબ પરિવાર હતો, પછી પેલા બધા પેપર્સના બધા ખોલતા હતા ને એમાં એના પિતાને આપેલો મોટા શેઠે બધો વારસાનો વિલ, એ જ એના દીકરાઓ અને દીકરીઓના હાથમાં આવ્યું, અબજોની મિલકતનું, કરોડોની મિલકતનું. અમદાવાદમાં ગઈ સાલ પ્રસંગ હતો ને, હવે એ બધું એને મળ્યું. બીજે દિવસે સિક્યુરિટી બેસાડવી પડી. હવે તરત ભાઈ ગરી ગયો, નહીતર કોઈ કૂતરી હૂંકતું નહીં રાતે હુતા હોય તો. કૂતરી છેટું જ એ હું, એમાં હું હૂંકું? કૂતરી હૂંકે નહીં, કારણ કે એમાં ન હોય મરચાનો, ગોળનો, ખાંડનો કોઈ સ્વાદ નહીં, ગંધે ન હોય બિચારા, હાવ કરું ખાતો હોય. કૂતરી શું કે નહીં, તરત પૈસો આવે, સિક્યુરિટી બેસાડ. કર્ણાટકમાં એક જણાને કે અમુક કરોડની લોટરી લાગી તો તરત સિક્યુરિટી બેસાડવી પડે. હવે ઉપાધિ કરી જાય, બોલ્યું તો ભવિષ્યનું તો આવતું આવે, આ પૈસો આવે ત્યાંથી ભય કરી જાય. અને આ તમે જોવો ને, આ પૈસા વાળા બધા જે પૈસા વાળા આગળ પાછળ બબ્બે બંદૂક વાળા લઈને ફરતા આવે, એ મજા કરે કે આપણે કરી. પેશાબ કરવા જાય તો બે જણા વાહ ઉભા હોય બંદૂક લઈને, એટલે એમનો મજો નહીં લેવા દેવાનો, એને છૂટથી પેશાબ તો કરવા દો. તમે ક્યાંય બજારે નીકળી એક એની સિક્યુરિટી વગર કે હરીફરી એક એની કશો ને, જ્યાં જોવાય ત્યાં બંદૂક વાળા એમને હળી એકે સપન કે હુડતા લીલી ઉભા જ હોય, ઉભા જ હોય, ઉભા જ હોય છે ને. હવે અસલામત કોણ? પૈસાની માટે સલામતી માટે પૈસો ભેળો કર્યો, અત્યારે આવ્યો ત્યાં તો એ પોતે અસલામત થઈ ગયો. ક્યાંય હરીફરી માણેક ચોકમાં કામ તેમાં હરીફરી શકાય? ક્યાંય ના નીકળાય, ક્યાંય જવાય નહીં. તમે ગમે ત્યાં હોઈ જાઓ, ઉઘાડા હોતા હોય તો રાતે ધાબળો ઓઢાડી જાય, કોક સલામત થઈ જાય. મચ્છંદરનાથ અને ચેલો ગોરખનાથ. મચ્છંદરનાથ હવે એને કોક ગ્રહસ્થ ત્યાં ગયા છે, રાજી થઈ ગયા છે, એમણે અમુક વજનની સોનાની ઈંટ આપી કે લ્યો કંઈક વાપરજો સેવામાં, સારું જોળી હોય જોળીમાં નાખી. ગુરુને ચેલો પછી હાલી નીકળે. આગળ ગુરુ મચ્છંદરનાથ અને મચ્છંદર એનું મૂળ નામ મત્સ્યેન્દ્રનાથ, મચ્છંદરથી વધારે ઓળખાય. તે મચ્છંદરનાથ આગળ આવેલા જાય, ગોરખનાથ ચેલો પાછળ આવેલા જાય. અને જે હાલતા ગયા ત્યાં થોડું જંગલ આવ્યું એટલે મચ્છંદરનાથે ગોરખનાથ એના ચેલાને પૂછ્યું, બેટે તો હા અહીંયા કોઈ ભય તો નહીં હે ને? આ ગોરખનાથને ખબર નહીં કે આની પાસે શું છે, એ આને કંઈ કીધેલું નહીં, ગુરુ કોઈ દી પૂછે નહીં, અને આને ભય ક્યાંથી ગરી ગયો? વળી થોડું હાલે ને કે બેટે ગોરખનાથ હા અહીંયા કોઈ ભય તો નહીં હે ને? નહીં નહીં ગુરુ મહારાજ, ભાઈ ક્યાં હોતા હૈ, હમકો કભી ભાઈ કાંઈ પતા નહીં, ભાઈ ક્યાં. વળી આગળ ચાલે, વળી વળી પૂછે, યા બેટા કોઈ ભાઈ તો નહીં હૈ ને? નહીં નહીં ગુરુ મહારાજ, કોઈ ભાઈ નહીં હૈ. આને શંકા કરી ગઈ કે આવું કેમ થાય. એમાં ક્યાં ક્યાંક ઝાડને છાંય બેઠા ને ગુરુજી જરા પેશાબ પાણી માટે માઘા ગયા એટલે જોળી ફંફોળી, ત્યાં આવડી સોનાની ઈટ, હા અહીંયા ભાઈ બેઠો છે. એટલે પૂછે છે ગોરખનાથ હોશિયારી કરી, એ લઈ કૂવામાં નાખી દીધું અને એટલો જ પથ્થર લઈ અને ત્યાં ગોઠવી દીધું, લુગડું બાંધી દીધું, અને જોળી ઉપાડે ત્યાં ખબર તો પડે નહીં, લઈને પાછી ખભે મારી દીધું જોળી. વળી થોડું હાલ્યા એટલે વળી મચ્છંદર પૂછ્યું, બેટા ગોરખ હા બેટા અહીંયા કોઈ ભય તો નહીં? નહીં ગુરુ મારા ભય કહો તો મેં એને કુએ મેં ડાલ દીયા. હે હા દેખો દેખો, જોયું તો પથ્થરો, હા બેટા તને ડાલે. બસ ગુરુ મહારાજ આ તો ભય ભય આપણને ગરી ગયો. સેવા તો આપણે કરતા કરશું, સેવા આપણે કરતા કરશું, પણ આપણે ભયભીત થઈ ગયા. હા બેટા અચ્છી બાત હે, અચ્છા ક્યાં તું ડાલ દિયા, સો ડાલ દિયા, અચ્છા આવે ત્યાં ભય ગરી જાય, સુખ રેવા દે નહીં, જીવતા સુખ નહીં, મરીને સુખ નહીં. એક વાત સાંભળો ને પછી પૂરું કરી દઈશ. બહુ પૈસા વાળો એક માણસ, એની ગલીમાંથી એક સાધુ નીકળ્યા. હવે એ કૂતરા પાછળ પડેલો, કૂતરા પાછળ પૈસાદાર માણસ, લાકડી લઈને કૂતરાને મારવા દોડ્યો. અને ઓલા સાધુ હા હા હા ના મારશો ભાઈ, તારા બાપને ના મારતો. ઓલો કૂતરાને પડ્યો મેં લઈને મહાત્માની બે વાળી લીધી લાકડી. ખબર પડે છે કે નહીં આ કૂતરાને મારો બાપ કે છો? મહાત્માજી કે મારી લે એટલું મારવી લે, છે એ છે તારો બાપ છે, ગયા જન્મનો બાપ છે, આજે કૂતરો થયો. બોલું ઊભો રહી ગયો, હા એટલે છે એટલે કીધું, અને તું એને મારે છે? અને શું કામ મારે છે મને ખબર છે, સાધો જાણતો હતો બધું, દ્રષ્ટિ હતી એની બાજુ. શું કામ મારે છે? તારું ઘર ખુલ્લું ભાડે છે એટલે અંદર ગરી જાય. હા મહાત્માજી, આ એવું જ છે. અહીં તારો બાપ છે, ઘર ખુલ્લું ભાડે એટલે અંદર ગરી જાય છે, કારણ કે તારો બાપ છે. અને ક્યાં બેસે છે એ મને દેખાય છે. હા, એ ઓલી ઘંટી છે ને અનાજ પીસવાની, ત્યાં જઈને બેસે છે ને. હા મહાત્માજી, એકદમ સચ બોલે આપ. વહાઈ બેઠ જતા ઘર ખુલ્લા દેખા નહીં, ગુસ્સા નહીં કે ઘંટી કે પાસ જા કે બેઠ ગયા, ગોલ ચક્કર લગા કે બેઠતા ને. હા બેઠતા. વહીં ચલ, વહીં ચલ દેખાવું. ત્યાં લઈ ગયા, યહાં બેઠતા ને. હા, યહાં રૂપિયે દાંટે હૈ. ઉતાર્યા બાપ કે પાસ થા ને ખજાના, વો યહાં ગાડા હૈ. હે, હા, વો કુત્તા હુઆ હૈ. દેખો, જીવતા સુખ નહીં, મરી નહીં દુર્ગતિ. તારો બાપ કૂતરો થયો છે અને પૈસો દાટ્યો છે અહીંયા, એટલે વળી વળીને ત્યાં જોવે છે ને આમ બેહે છે, ઘર ખુલ્લું પાડે એટલે ઘૂસ મારીને ત્યાં બેસી જાય છે. લાય ઓજાર, ખોજ. ખોજ્યું, દલ્લો નીકળી પડ્યો. જો છે ને આ ઘંટી નીચે બધું દાટ્યું છે ને. ઘંટી કાઢી એટલે પેલી આ હાથે દળવાની ઘંટી, એટલે બહુ મોટી હોય આમ. અત્યારે તમને બધાને ફ્લોર મિલની કલ્પના હોય એટલે બધું અમુક વસ્તુ મગજમાં ન આવે. સ્કૂલમાં શેરની અંદર શું સાહેબે પૂછ્યું છોકરાઓને, આ પાંચમું છઠ્ઠું ભણતા હોય ને, કે દૂધ કોણ આપે છે? તો કે ભાઈઓ. હવે એને ગાય ભેંસ આપે છે ખબર જ નથી, જોયું નથી. તો ગાય દોહતી જોઈ નથી, કાંઈ જોયું નથી, તો એને ક્યાંથી ખબર પડે છે કે દૂધ ક્યાંથી આવે છે? એટલે પહેલાંનું શિક્ષણ એ હતું, છોકરાને વાડિયા લઈ જતા, રાત્રે નક્ષર તો દેખાડતા, ઘઉંની ડુંડી દેખાડતા, લચકતા બાજરાના ખેતરો દેખાડતા, આ બધું રૂબરૂ જ્ઞાન હતું. નહીંતર એક તો એગ્રીકલ્ચર વાળો હતો ને, એ માફ કરે, કોઈ ખેતીવાડી વાળા હોય તો એ ગામડાના ખેડૂતને હજી નવું નવું પહેલું જ વર્ષ છે ને ગયો છે, તે ત્યાં જઈને ખેતીમાં ખેડૂતને ખેતરમાં આંટો મારીને ખેડૂત ઉપર ખીચાઈ ગયો. કેટલી ગ્રામ પંચાયતની સભાઓ કરી, ગ્રામ સેવક તરીકે કેટલી વાર આવ્યા, કેટલી વાર તમને સમજાવ્યું કે ડાંગરના છોડ વાવો, તેની એક છોડની વચ્ચે આટલું અંતર રાખવું પડે, આ નજીક નજીક આ છોડ ના વવાય. આ પટેલ ભાઈઓ તમે સમજતા નથી, આમ જ ભારતનો દેશ ગરીબ રહી ગયો છે. તે જેમ જેમ સમજાવતો ખેડૂત દાંત કાઢે. અરે તમે દાંત શું કાઢો, અમારા ગળા ફાટી ગયા તમારી જેવા લોકોની અબૂજની સભાઓ કરી કરીને. કેટલું સમજાવ્યું કે બે છોડ વચ્ચે અંતર આટલું ડાંગરનું રાખવું જોઈએ, અને તમે લોકો કંઈ સાંભળ્યા વગર એમને દીધે જ રાખો, એમને દીધે જ રાખો. દેશની અંદર અનાજની કટોકટી ઊભી થઈ જાય છે, પેદાશ ક્યાંથી આવે, આમાં ક્યાંથી ફાલ સરખો પાકે? ખેડૂત ખડખડીને દાંત કાઢે. એટલે ઓઈલો કે દાંત શું કાઢો છો? દાંત ન કાઢે સાહેબ, આ ડાંગર નથી, બાજરો છે. જોયું જ ન હોય તો શું થાય? એટલે ઓલી ઘંટી જે પીસતા હોય એ મોટી ગોળ હાથે ઘંટલા હતા, એ ખોદાવીને કાઢ્યું, ખજાનો નીકળી પડ્યો. એટલે સાધુનું પગમાં પડી ગયો, બસ આ પૈસો વાપર્યો નહીં, સત્કર્મ કર્યા નહીં, કૂદતા હુઆ હૈ, બસ તો અબ ક્યાં કરે મહારાજ, આ બધો પૈસો છે ને એ પરમાર્થમાં, સત્કાર્યમાં, દેવને અર્થે, ભક્તોને અર્થે, ગરીબોને અર્થે, મૂંગા પશુઓને માટે વાપરી નાખ, એ પૂરો થઈ જશે ને, અને આ કૂતરાનો દેહ તારો બાપ પામ્યો છે ને, એની ગતિ થઈ જશે અને તારું શુભ થશે. જો એમાંથી બચાવ્યું તો તું કૂતરો થવા તૈયાર રહીજ. આ જીવતા એક દુર્ગતિ ને મરીને પણ દુર્ગતિ. એટલે કહ્યું છે, મૂઢ જહી ધનાગમ તૃષ્ણ કુરુ સદબુદ્ધે મનસી વિતૃષ્ણ યલ્લભસે નિજ કર્મોપાતં વિત્તં તેન વિનોદચિત્તં ભજ ગોવિંદં ભજ ગોવિંદં ગોવિંદં ભજ મૂઢમતે. બીજો વાક્ય આવે છે. હવે શું આવે છે? કુરુ સદબુદ્ધિમ. એ કુરુ સદબુદ્ધિમ શું એ બાકી છે, અહીંયા આજે પૂરું કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ.